श्री पद्म पुराण उत्तरखंड अध्याय 53। भगवत स्मरण नो प्रकार, भक्ति नी महत्ता, भगवत तत्व नु ज्ञान, प्रारब्ध कर्म नी प्रबलता तथा भक्ति योग नो उत्कर्ष। श्री पार्वती जी पूछू, हे प्रभु, अविनाशी भगवान वासुदेव नु स्मरण कई रीते करव जो ये? महादेव जी बोलिया, हे देवेश्वरी, हूँ वास्तविक रूपे भगवान ना स्वरूप नो साक्षात्कार करीने निरंतर तेमनु स्मरण करतो रहू छू। जेम तृषातुर मनुष्य बहु व्याकुळता साथे पाणीनी याद करे छे, ते प्रमाणे हूँ पण व्याकुळ थईने श्री विष्णुनु स्मरण करू छू। जे प्रमाणे ठंडीथी परेशान लोको अग्निनु स्मरण करे छे, तेज प्रमाणे देवता, पितर, ऋषि अने मनुष्यो निरंतर भगवाननु चिंतन करता रहे छे। जेम पतिव्रता स्त्री सदा पतिनी याद करिया करे छे, भयभीत मनुष्य कोई निर्भय आश्रय ने शोधे छे, धननो लोभी जेम धननुं चिंतन करे छे, अने पुत्रनी इच्छा राखनार मनुष्य जेम पुत्रने माटे लालायित रहे छे, तेज प्रमाणे हूँ पण श्री विष्णुनुं स्मरण करू छू। जेम हंस मान सरोवर ने ऋषि भगवानना स्मरण ने वैष्णव भक्ति ने पशु लीला लीला घास ने अने साधु पुरुष धर्म ने चाहे छे, तेज प्रमाणे हूँ श्री विष्णु नु चिंतन करु छु। हंसा मान समिच्छित छंती ऋषयः स्मरणम हरे हे, भक्ताश्व भक्ताश्च भक्तिम इच्छंती तथा विष्णुम स्मरा म्यहम। 128 अध्यायनो 7 श्लोक। जेम समस्त प्राणियों ने आत्मा नु आश्रयभूत आ शरीर प्रिय छे, जेम जीव अधिक आयुष्यनी अभिलाषा राखे छे, जेम भमरो पुष्पने चक्रवाक सूर्यने अने परमात्माना प्रेमीजनो भक्तिने चाहे छे, तेज प्रमाणे हूँ पण श्री विष्णुनु स्मरण करू छू। जेम अंधकारथी परेशान लोको प्रकाश इच्छे छे, तेज प्रमाणे साधु पुरुष आ जगतमां केवल भगवानना स्मरणनी इच्छा राखे छे। जेम थाकेलो माणस विश्राम, रोगी निंद्रा अने आळसहीन मनुष्य विद्या चाहे छे, ते प्रमाणे हूँ पण श्री विष्णुनु स्मरण करू छू। जेम सूर्यकांत मणि अने सूर्यना किरणों संयोग थता अग्नि प्रगट थई जाय छे, तेज प्रमाणे साधु पुरुषोना संसर्गथी श्री हरि प्रत्ये भक्ति उत्पन्न थई जाय छे। जेम चंद्रकांत मणि चंद्र किरणोना संयोगथी द्रवीभूत थवा लागे छे, तेज प्रमाणे वैष्णव पुरुषना संयोगथी स्थिर भक्तिनो प्रादुर्भाव थाय छे। जेम कुमुदिनी चंद्रमाने जोईने लीली जेम कुमुदिनी चंद्रमाने जोईने खिली जाय छे, तेज प्रमाणे भगवाननी भक्ति मनुष्य ने सदा मोक्ष प्रदान करनारी छे। सूर्य कांतर वेर्योगा द्रवहिन स्तत्र प्रजायते, एवं वे साधु संयोगाद दरो भक्ति ही प्रजायते, शित रश्मि शिला यदद्वच चंद्र योगादपह स्त्रवेत, एवं वैष्णव संयोगाद भक्तिर भवती शाश्वती कुमुदवती यथा सोमं दृष्ट्वा पुष्पं विकासते, तद्वेदवे कृता भक्तिर मुक्तिदा सर्वदा नृणाम। 128 अध्याय 14-17 श्लोक संख्या। अहो, भगवान विष्णु नु महात्म्य अद्भुत छे, तेना पर विचार करता रोमांच थई आवे छे। ભગવાનનું જેમ તેમ કરેલું સ્મરણ પણ મોક્ષ આપનારું છે। વધી ગયેલા ધનથી અને વિપુલ બુદ્ધિથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી, માત્ર ભક્તિ યોગથી ક્ષણવારમાં ભગવાનના આપણી સમક્ષ દર્શન થાય છે। ભગવાન આપણા સમીપ રહીને પણ દૂર લાગે છે, જેમ આંખોમાં આંજેલું અંજન અત્યંત સમીપ હોવા છતાં દેખાતું નથી। भक्तिया वा स्नेह भावेन द्वेष भावेन वा पुनः के अपि स्वामित्व भावेन बुद्धया वा बुद्धिपूर्वकम येन केनापि भावेन चिंतयति जनार्दनम इहलोके सुखम भुक्त्वा यान्ति विष्णवो सनातनम। 128 मध्ये 20-22 श्लोक संख्या। जेम आँखोमां आंजेलुं अंजन अत्यंत समीप होवा छतां देखातुं नथी, भक्ति योगना प्रभावथी भक्त पुरुषोने सनातन परमात्माना प्रत्यक्ष दर्शन थाय छे। भगवाननी मायाथी मोहित पुरुष आ तत्व छे, આ તત્વ છે એમ કહીને સંશયમાં જ પડી રહે છે. જ્યારે ભક્તિ તત્વ પ્રાપ્ત થાય છે ત્યારે વિષ્ણુરૂપી તત્વનું ત્યારે વિષ્ણુરૂપી તત્વની ઉપલબ્ધિ થાય છે. હે સુંદરી, મારી વાત સાંભળો. ઇન્દ્રાદી દેવતાઓએ સુખ માટે અમૃત પ્રાપ્ત કર્યું હતું, છતાં તેઓ વિષ્ણુની ભક્તિ વિના દુઃખી જ રહી ગયા. ભક્તિ જ એક એવું અમૃત છે જેને પ્રાપ્ત કરીને ફરી કદી દુઃખ થતું નથી. ભક્ત વૈકુંઠ ધામને પ્રાપ્ત થઈને ભગવાન વિષ્ણુની સમીપ સદા આનંદનો અનુભવ કરે છે. જેમ હંસ સદા પાણીને અલગ કરીને દૂધ પીએ છે, તે જ પ્રમાણે અન્ય કર્મોનો આશ્રય છોડીને માત્ર શ્રી વિષ્ણુની ભક્તિનું જ શરણ લેવું જોઈએ. શરીર પ્રાપ્ત કરીને ભક્તિ સિવાય જે કંઈ કરવામાં આવે છે તે બધો વ્યર્થ પરિશ્રમ થાય છે. જેમ કોઈ મૂર્ખ હાથેથી તરીને સમુદ્રને પાર થવા ચાહે, તે જ પ્રમાણે મૂર્ખ મનુષ્ય વિષ્ણુ ભક્તિ વિના સંસાર સાગરને પાર કરવાની અભિલાષા કરે છે. સંસારમાં ઘણા લોકો એવા છે કે જે બીજાને ઉપદેશ આપ્યા કરે છે, પરંતુ જે સ્વયં આચરણ કરતો હોય એવો મનુષ્ય લાખોમાં કોઈ એક જોવા મળે છે. બુદ્ધિમ પરેશામ દાસ્યંતિ લોકે બહુવિધા જનાહા, સ્વયં આચરતે સો અપિ નરહ કોટીશુ દૃશ્યતે. 128 અધ્યાયનો 36-37 શ્લોક સંખ્યા. મૂળમાં સિંચેલા વૃક્ષના લીલા પાંદડા અને કૂંપણો દેખાય છે, તે જ પ્રમાણે ભજનથી જ આગળ આગળ ફળ જોવા મળે છે. જેમ જળમાં જળ, દૂધમાં દૂધ, ઘીમાં ઘી નાખવાથી કોઈ ભેદ દેખાતો નથી, તે જ પ્રમાણે વિષ્ણુ ભક્તિના પ્રસાદથી ભેદ દ્રષ્ટિ રહેતી નથી. જેમ સૂર્ય સર્વત્ર વ્યાપક છે, અગ્નિ બધી જ વસ્તુઓમાં વ્યાપ્ત છે, એમને કોઈ સંકુચિત સીમામાં બાંધી શકાતા નથી, તે જ પ્રમાણે ભક્તિમાં સ્થિત ભક્ત પણ કર્મોથી બંધાતો નથી. અજામિલે પોતાનો ધર્મ ત્યાગીને પાપનું આચરણ કર્યું હતું, છતાં પોતાના પુત્ર નારાયણનું સ્મરણ કરીને તેણે ભક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. જે ભક્તો માત્ર ભગવાનના સહારે જ જીવન ધારણ કરે છે તેઓ વૈકુંઠ ધામના નિવાસી છે. આ વિષયમાં વેદ પણ સાક્ષી છે. અશ્વમેઘ વગેરે યજ્ઞોનું ફળ સ્વર્ગમાં પણ જોવા મળે છે. તે યજ્ઞોનું પૂરેપૂરું ફળ ભોગવીને મનુષ્ય ફરી સ્વર્ગમાંથી નીચે આવી જાય છે. પરંતુ જે ભગવાન વિષ્ણુના ભક્ત છે તેઓ અનેક પ્રકારના ભોગોનો ઉપભોગ કરીને કદી નીચે પડતા નથી, અર્થાત વૈકુંઠ ધામમાં ગયા પછી તેમને પાછું આવવું પડતું નથી. જેણે ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે તે સદા વિષ્ણુ ધામમાં જ નિવાસ કરે છે. વિષ્ણુ ભક્તિના પ્રસાદથી તેનો કદી અંત જોવામાં આવતો નથી. દેડકું જળમાં રહે છે અને ભ્રમર વનમાં, પરંતુ કમળના ફૂલની સુગંધનું જ્ઞાન ભ્રમરને થાય છે, દેડકાને નહીં. એ જ પ્રમાણે ભક્ત પોતાની ભક્તિના પ્રભાવથી શ્રી હરિના તત્વને જાણી લે છે. કેટલાક લોકો ગંગા કિનારે રહે છે અને કેટલાક ગંગાથી 100 યોજન દૂર, પરંતુ ગંગાનો પ્રભાવ બહુ ઓછા લોકો જાણે છે. એ જ પ્રમાણે કોઈ ઉત્તમ પુરુષ શ્રી વિષ્ણુ ભક્તિની ઉપલબ્ધિ કરી શકે છે. જેમ ઊંટ દરરોજ કપૂર અને અગરજાનો બોજો ઉઠાવે છે પરંતુ તેના અંદરની સુગંધને જાણતો નથી, તે જ પ્રમાણે જે ભગવાન વિષ્ણુની ભક્તિથી વિમુખ છે તે ભક્તિના મહત્વને જાણતા નથી. કસ્તુરની સુગંધ લેવાની ઈચ્છાવાળા મૃગ શાલ વૃક્ષને સૂંઘ્યા કરે છે, તેમની નાભીમાં જ કસ્તુરીની ગંધ છે એ વાતને તે જાણતો નથી. તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુથી વિમુખ મનુષ્ય પોતાની અંદર બિરાજમાન ભગવદ્ તત્વનો અનુભવ કરી શકતા નથી. હે પાર્વતી, જે મૂર્ખ લોકોને ઉપદેશ આપવો વ્યર્થ છે, તે જ પ્રમાણે જે બીજાના ભક્ત છે તેમના માટે વિષ્ણુ ભક્તિનો ઉપદેશ નિરર્થક છે. જે માંડળો માણસ આંખ ન હોવાના કારણે પાસે જ રાખેલા દીવા કે દર્પણને જોઈ શકતો નથી, તે જ પ્રમાણે બહિર્મુખ એટલે વિષયાસક્ત માનવ પોતાના અંતકરણમાં બિરાજમાન શ્રી વિષ્ણુને જોતો નથી. જેમ અગ્નિ ધુમાડાથી, દર્પણ મેલથી તથા ગર્ભ ઓરથી ઢંકાયેલો રહે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુ આ શરીરની અંદર છુપાયેલા છે. હે ગિરિરાજ કુમારી, જેમ દૂધમાં ઘી તથા તલમાં તેલ સદા મોજૂદ રહે છે, તે જ પ્રમાણે આ ચરાચર જગતમાં ભગવાન વિષ્ણુ સદા વ્યાપક હોય છે. જેમ એક જ દોરામાં ઘણા બધા સૂતરના મણકા પરોવી દેવાય છે, તે જ પ્રમાણે બ્રહ્મા વગેરે સંપૂર્ણ વિશ્વના પ્રાણી ચિન્મય વિષ્ણુમાં પરોવાયેલા છે. જેમ લાકડામાં સ્થિત અગ્નિને મંથનથી જ પ્રત્યક્ષ કરી શકાય છે, તે જ પ્રમાણે સર્વત્ર વ્યાપક વિષ્ણુના ધ્યાન દ્વારા જ સાક્ષાત્કાર થાય છે. જેમ પૃથ્વી જળના સંયોગથી વિવિધ પ્રકારના વૃક્ષોને જન્મ આપે છે, તે જ પ્રમાણે આત્મા પ્રકૃતિના ગુણોના સંયોગથી વિવિધ પ્રકારની યોનિઓમાં જન્મ ગ્રહણ કરે છે. હાથી કે મચ્છરમાં દેવતા અને મનુષ્ય દેવતા અથવા મનુષ્યમાં તે આત્મા ન વધારે છે ન ઓછો. તે પ્રત્યેક શરીરમાં સ્થિર ભાવે સ્થિત જોવામાં આવે છે. તે આત્મા સચિદાનંદ સ્વરૂપ કલ્યાણમય અને મહેશ્વરના રૂપમાં ઉપલબ્ધ થાય છે. તે પરમાત્માને જ વિષ્ણુ કહેવામાં આવ્યા છે. તે સર્વગત શ્રી હરિ હું જ છું. હું વેદાંત વેદ્ય વિભુ સર્વેશ્વર કાલાતીત અને અનામય પરમાત્મા છું. હે દેવી, જે આ પ્રમાણે મને જાણે છે તે વાસ્તવમાં ભક્ત છે. તે એક જ પરમાત્મા વિવિધ રૂપમાં પ્રતીત થાય છે અને વિવિધ રૂપે પ્રતીત થવા છતાં પણ વાસ્તવમાં તે એક જ છે એવું જાણવું જોઈએ. નામ રૂપના ભેદથી જ તેને આ પૃથ્વી પર વિવિધ રૂપમાં બતાવવામાં આવે છે. જેમ આકાશ દરેક ઘડામાં અલગ અલગ દેખાય છે, પરંતુ ઘડો ફૂટી જાય ત્યારે તે એક અખંડ રૂપમાં જ ઉપલબ્ધ થાય છે. તે જ પ્રમાણે દરેક શરીરમાં અલગ અલગ આત્મા પ્રતીત થાય છે, પરંતુ તે શરીર રૂપી ઉપાધિ નષ્ટ થઈ જાય ત્યારે તે એકમાત્ર સુસ્થિર સિદ્ધ થાય છે. સૂર્ય જ્યારે વાદળોમાં ઢંકાઈ જાય છે ત્યારે અજ્ઞાની માણસ તેને તેજહીન માનવા લાગે છે. તે જ પ્રમાણે જેમની બુદ્ધિ અજ્ઞાનથી આવૃત છે તેઓ પરમેશ્વરને જાણતા નથી. પરમાત્મા વિકલ્પ રહિત અને નિરાકાર છે. ઉપનિષદોમાં તેમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેઓ પોતાની ઈચ્છાથી નિરાકારથી સાકાર રૂપે પ્રગટ થાય છે. તે પરમાત્માથી જ આકાશ પ્રગટ થયું. તે જે ધ્વનિ રહિત હતું તે આકાશથી વાયુની ઉત્પત્તિ થઈ. ત્યારથી આકાશમાં ધ્વનિ થવા લાગ્યો. વાયુથી તેજ અને તેજથી જળનો પ્રાદુર્ભાવ થયો. જળમાં વિશ્વરૂપધારી વિરાટ હિરણ્ય ગર્ભ પ્રગટ થયો. તેની નાભિથી ઉત્પન્ન થયેલા કમળમાં કોટી કોટી બ્રહ્માંડોની સૃષ્ટિ થઈ. પ્રકૃતિ અને પુરુષથી જ ત્રણે લોકની ઉત્પત્તિ થઈ તથા તે બંનેના સંયોગથી પાંચે તત્વોનો પરસ્પર યોગ થયો. ભગવાન વિષ્ણુનો આવિર્ભાવ સત્વગુણથી યુક્ત માનવામાં આવે છે. અવિનાશી ભગવાન વિષ્ણુ આ સંસારમાં સદા વ્યાપક રૂપે બિરાજમાન રહે છે. આ પ્રમાણે સર્વગત વિષ્ણુ સંસારના આદિ મધ્ય અને અંતમાં સ્થિત રહે છે. કર્મમાં જ આસ્થા રાખનારા અજ્ઞાનીઓ અવિદ્યાના કારણે ભગવાનને જાણતા નથી. જે નિયત સમયે કર્તવ્ય બુદ્ધિથી વર્ણોચિત કર્મોનું પાલન કરે છે તેનું કર્મ વિષ્ણુ દેવતાને અર્પિત થઈને ગર્ભવાસનું કારણ બનતું નથી. મુનિઓ સદા વેદાંત શાસ્ત્રનો વિચાર કર્યા કરે છે. આ બ્રહ્મજ્ઞાન જ છે જેનું હું તમારી સમક્ષ વર્ણન કરી રહ્યો છું. શુભ અને અશુભની પ્રવૃત્તિમાં મનને જ કારણ માનવું જોઈએ. મન શુદ્ધ હોય તો બધું જ શુદ્ધ થઈ જાય છે અને ત્યારે જ સનાતન બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. મન જ સદા આપણો બંધુ છે અને મન જ શત્રુ છે. મનથી જ કેટલાય તરી ગયા અને કેટલાય ડૂબી ગયા. બહારથી કર્મનું આચરણ કરતા રહીને પણ અંતરથી અનાસક્ત રહેવું. આ પ્રમાણે કર્મ કરીને પણ મનુષ્ય તેનાથી લિપ્ત થતો નથી. જેમ કમળનું પાન પાણીમાં રહેવા છતાં પણ તેનાથી લેશ માત્ર પણ લિપ્ત થતું નથી. જ્યારે ભક્તિ રસનું જ્ઞાન થઈ જાય છે ત્યારે મુક્તિ પણ ફીકી લાગે છે. ભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય છે. તે સદાને માટે સુલભ થઈ જાય છે. વેદાંત વિચારથી માત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી જ્ઞેય સંપૂર્ણ વસ્તુઓમાં ભાવ શુદ્ધિની જ પ્રશંસા કરવામાં આવે છે. જેવો ભાવ હોય છે તેવું ફળ મળે છે. જેની જેવી બુદ્ધિ હોય છે તે જગતને તેવું જ સમજે છે. વૈકુંઠનાથને છોડીને ભક્ત પુરુષને બીજા માર્ગમાં કઈ રીતે રૂચે? ભક્તિ ન હોય તે ચારે વેદ ભણે તો પણ શું લાભ? ભક્તિવાળો ચાંડાળ હોય તો પણ તે દેવતાઓ દ્વારા પૂજાય છે. ભક્તિહીનેશ્ચતુર્વેદેહી પઠિતેહી કિં પ્રયોજનમ સ્વપચો ભક્તિ યુક્ત તસ્તુ ત્રિદે શૈરપી પૂજ્યતે. 128 વાણી દ્વારા કરેલા પાપનું ભગવાનના કીર્તનથી અને મન દ્વારા કરેલા પાપોનો તેમના સ્મરણથી નાશ થઈ જાય છે. બ્રહ્માજીએ બધા વર્ણો ઉત્પન્ન કર્યા અને તેમને પોતપોતાના ધર્મમાં લગાવી દીધા. પોતાના ધર્મના પાલનથી પ્રાપ્ત થયેલું ધન વિશુદ્ધ ધન કહેવાય છે. શુદ્ધ ધનથી શ્રદ્ધાપૂર્વક જે દાન આપવામાં આવે છે તેમાં થોડા દાનથી પણ મહાન પુણ્ય થાય છે, તે પુણ્યની ગણતરી થઈ શકતી નથી. નીચ પુરુષોના સંગથી જે ધન આવતું હોય તે ધનથી મનુષ્ય દ્વારા જે દાન આપવામાં આવે છે તેનું કોઈ ફળ મળતું નથી. તે દાનથી તે મનુષ્ય પુણ્યના ભાગી થતા નથી. જે મનુષ્ય જે ઇન્દ્રિયોને તૃપ્ત કરવાના ઉદ્દેશ્યથી કર્મ કરે છે તે અજ્ઞાની પુરુષ પોતાના કર્મ અનુસાર યોનિમાં જન્મ લે છે. મનુષ્ય પોતાના કર્મ અનુસાર યોનિમાં જન્મ લે છે. મનુષ્ય આ લોકમાં જે કર્મ કરે છે તેને પરલોકમાં ભોગવવું પડે છે. પુણ્ય કર્મ કરનાર પુરુષને કદી દુઃખ થતું નથી. જો પુણ્ય કરતી વખતે શરીરમાં કોઈ કષ્ટ હોય તો તેને પૂર્વ જન્મના કર્મનું ફળ સમજીને દુઃખ માનવું નહીં. પાપી મનુષ્યને સદા દુઃખનું દુઃખ જ મળે છે. જો તે સમયે તેને થોડું સુખ પ્રાપ્ત થયું તો તેને પૂર્વ કર્મનું ફળ સમજવું જોઈએ અને તેનાથી ખુશ થઈને ફૂલાઈ જવું ન જોઈએ. જે માલિક દોરડાથી બાંધેલા પશુને પોતાની ઈચ્છા મુજબ આમ તેમ લઈ જાય છે તે જ પ્રમાણે કર્મ બંધનમાં બંધાયેલો જીવ સુખ દુઃખની અવસ્થાઓમાં લઈ જતો હોય છે. પ્રારબ્ધ કર્મથી બંધાયેલો જીવ પોતાના બંધનને દૂર કરવામાં સમર્થ હોતો નથી. દેવતા અને ઋષિ પણ કર્મોથી બંધાયેલા છે. કૈલાસ પર્વત પર મુજ મહાદેવના શરીરમાં સ્થિત સર્પ પણ વિષના જ ભાગી હોય છે, કેમ કે કર્માનુસાર પ્રાપ્ત યોનિ અતિ પ્રબળ છે. વિદ્વાનો કહે છે કે સૂર્ય સુંદર શરીર પ્રદાન કરે છે પરંતુ તેમના જ રથનો સારથી પંગુ છે. વાસ્તવમાં કર્મયોની અતિ પ્રબળ છે. પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુ દ્વારા નિર્મિત સંપૂર્ણ જગત કર્મને આધીન છે અને તે કર્મ શ્રી કેશવને આધીન છે. શ્રીરામના જપથી તેનો નાશ થાય છે. કોઈ દેવતાઓની પ્રશંસા કરે છે તો કોઈ ઔષધિઓના મહિમાનું ગીત ગાય છે. કોઈ મંત્ર અને તેના દ્વારા પ્રાપ્ત સિદ્ધિથી મહત્તા બતાવે છે અને કોઈ બુદ્ધિ પરાક્રમ ઉધમ સાહસ ધૈર્ય નીતિ અને બળના વખાણ કરે છે. પરંતુ હું કર્મની પ્રશંસા કરું છું, કેમ કે બધા લોકો કર્મની જ પાછળ ચાલનારા છે. આ મારો નિશ્ચિત વિચાર છે તથા પૂર્વકાળમાં વિદ્વાનોએ પણ આનું સમર્થન કર્યું છે. કેટલાક લોકો ક્રોધિત થઈને સર્વસ્વનો ત્યાગ કરી દે છે. કેટલાક લોકો અભાવવશ બંધુ બધું જ છોડે છે તથા કેટલાક લોકો બહુ કષ્ટપૂર્વક બધાનો ત્યાગ કરે છે. આ બધા ત્યાગ મધ્યમ શ્રેણીના છે. પોતાની બુદ્ધિથી ખૂબ વિચારીને અને ક્રોધ વગેરેને વશીભૂત ન થઈને શ્રદ્ધાપૂર્વક ત્યાગ કરવો જોઈએ. જે લોકો આ પ્રમાણે સર્વસ્વનો ત્યાગ કરે છે તેમનો જ ત્યાગ ઉત્તમ માનવામાં આવ્યો છે. યોગાભ્યાસમાં તત્પર થયેલો મનુષ્ય જો તેમાં પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે અથવા પ્રારબ્ધ કર્મની પ્રેરણાથી તે સાધનાથી વિચલિત થઈ જાય તો પણ તે ઉત્તમ ગતિને જ પ્રાપ્ત થાય છે. યોગ ભ્રષ્ટ પુરુષ પવિત્ર આચરણવાળા શ્રીમાનોના ઘરમાં જન્મ લે છે અથવા જ્ઞાનવાન યોગીઓને ત્યાં દ્વિજકુળમાં જન્મ લે છે તથા ત્યાં થોડા જ સમયમાં યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી તે યોગ તથા ભક્તિના પ્રસાદથી ચિદાનંદમય પદને પ્રાપ્ત થાય છે. જેમ કીચડથી કીચડને અને રક્તથી રક્તને ધોઈ શકાતું નથી એ જ પ્રમાણે હિંસા પ્રધાન યજ્ઞ કર્મથી કર્મજન્ય મેલ કઈ રીતે ધોવાઈ શકે? હિંસાયુક્ત કર્મમય સકામ યજ્ઞ કર્મ બંધનનો નાશ કરવામાં કઈ રીતે સમર્થ થઈ શકે છે? સ્વર્ગની કામનાથી કરેલા યજ્ઞ સ્વર્ગલોકમાં અલ્પ સુખ પ્રદાન કરનારા હોય છે. કર્મજન્ય સુખ અધિક માત્રામાં હોય તો પણ તે અનિત્ય જ હોય છે, તેમનામાં નિત્ય સુખ છે જ નહીં. ભગવાન શ્રી હરિની ભક્તિ વિના ક્યાંય પણ નિત્ય સુખ મળતું નથી. જે ભગવાન સૃષ્ટિ કરે છે તે જ સંહારકારી અને પાલક કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ, હું સેંકડો અપરાધોથી યુક્ત છું, મને અહીંથી પોતાના પરમધામમાં લઈ જાઓ. મુજ અપરાધી પર કૃપા કરો. તમે વ્યાધને મોક્ષ આપ્યો છે, કુબજાને તારી છે, મારા પર પણ કૃપા દ્રષ્ટિ કરો. યોગીઓ સદા તમારા મહિમાનું ગાન કરે છે. તમે પરમાત્મા જનાર્દન અવિનાશી પુરુષ અને લક્ષ્મીથી સંપન્ન છો. તમારા દર્શન કરીને કેટલાય ભક્તો તમારા પરમ પદને પ્રાપ્ત થઈ ગયા છે. જે લોકો આ દિવ્ય વિષ્ણુ સ્મરણનો દરરોજ પાઠ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના સનાતન ધામમાં જાય છે. જે ભગવાન વિષ્ણુની સમીપ ભક્તિભાવપૂર્વક બુદ્ધિ દ્વારા આનો પાઠ કરે છે ત્યાં લોકમાં સુખ ભોગવીને અંતમાં પરમ પદને પ્રાપ્ત થાય છે. અધ્યાય 53મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.